હોશીલો રાજા ને હોશીલું લો, કોઈ કહે કે વાદળ ગરજ્યા ગરજ્યા વાદળ વાદળ ગરજ્યા, કોઈ કહે કે વર્ષ્યું તો વર્ષ્યું તો કોઈ કહે કે ના ટૂંકો ના ટૂંકો ના ટૂંકો